يسألك أهل الكتاب أن تنزل عليهم كتابا من السماء فقد سألوا موسى أكبر من ذلك فقالوا أرنا الله جهرة فأخذتهم الصاعقة بظلمهم ثم اتخذوا الليل من بعد ما جاءتهم البينات فعفونا عن ذلك وآتينا موسى سلطانا مبينا. اے رسول کتاب والاو اہل کتاب تارا تھی سوال کرے چھے کہ تُو آسمان پر تھی تیمنا اوپر کوئی کتاب اتاری لاوے تو ساچے ج موسا نے پن تیو آ کرتا ہے بھارے سوال کری چکیا چھے یعنی کہ تیو اے کہیو ہوتو کہ امنے اللہ اماری نظر سمکش دیکھاڑی دے جے تھی کری نے تیمنا آ ظلم نہ کارنے તેમને વીજળીના કડાકાએ પકડી પાડ્યા. વળી તેમની પાસે તૌહીદના સીધા સબૂત આવી ગયા. નજર સમક્ષની સાબિતી આવી ગયા પછી પણ તેઓ ગાયના બચ્ચાને પૂજવા લાગ્યા, છતાં અમોએ તે ગુનાથી પણ દરગુજર કરી જતું કર્યું ને મૂસાને ખુલ્લી કુદરત અતા કરી તાકત આપી. અને તેમનાથી વચન લેવા માટે તેમના પર તે સીના પહાડને ઊંચો કરી ધરી રાખ્યો અને તેમને અમોએ કહ્યું કે આ શહેરના દરવાજામાંથી સિજદો કરતા દાખલ થાઓ, તથા તેમને આ પણ કહ્યું કે શનિવારના દિવસમાં અમારા હુકમની ખિલાફ વર્જી કરો નહીં. અને આ વિશે અમોએ તેમની પાસેથી મજબૂત વચન લીધું હતું. પછી તેઓના પોતાના વચનનો ભંગ કરવાના કારણે અને અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરવાના કારણે ને નબીઓને કારણ વગર મારી નાખવાના કારણે અમોએ પણ તેમને ફિટકાર્યા, તેમને પકડી પાડ્યા. વળી તેમના આ બોલો કહેવાના કારણે કે અમારા દિલો પર પડદો છે, જો કે તેમ નથી, બલકે અલ્લાહે તેમના નાસ્તિકપણાના કારણે, તેમના ઇનકાર કરવાના કારણે તેમના દિલો પર ધબ્બો લગાવી દીધો છે, મહોર મારી દીધી છે. માટે તેઓમાંથી ઘણા થોડાક સિવાય ઈમાન લાવશે નહીં. વળી તેમની નાફરમાનીના કારણે, કહેવું ન માનવાના કારણે ને મરિયમ ઉપર ગંભીર તહમત અને આરોપ મૂકવાના કારણે وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ અને તેમના આ કહેવાના કારણે કે બેશક અમોએ અલ્લાહના રસૂલ મરિયમના દીકરા ઈસા મસીહને મારી નાખ્યા છે, જો કે તેમણે તેને ન મારી નાખ્યો અને ન સૂળીએ ચડાવ્યા, પણ તેમને તે ઈસાના જેવા લાગ્યા હતા તેને તેઓએ મારી નાખ્યા. ને બેશક જે લોકો આ બાબતમાં મતભેદ કરે છે અને સમજે છે કે ઈસાને સૂળી પર ચડાવીને મારી નાખવામાં આવ્યા, તો આ બાબતમાં સાચે જ તેઓ મોટી શંકામાં પડ્યા છે. સિર્ફ ગુમાનની પેરવીના સિવાય તેમને આ બાબતમાં કાંઈ ઇલમ નથી, યાની ખ્યાલ કરીને તે ખ્યાલને તે પોતાની મેળે પોતાના વિચાર મુજબ માની લેવાના કારણે એટલું જ તેમનું ઇલમ છે. એના સિવાય તેમને કાંઈ ઇલમ નથી, ને આ તો ખાતરીની સાથે કે તેમણે તેને કતલ કર્યા નથી. બલકે તેને અલ્લાહે, યાની કે ઈસા મસીહને અલ્લાહે પોતાની તરફ ઊંચકી લીધા છે, ને અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. અને અહેલે કિતાબમાંથી, કિતાબવાળાઓમાંથી કોઈ પણ એવો નહીં હોય કે જે મસીહના મોત પહેલા તેના પર ઈમાન નહીં લાવે, ને કયામતના દિવસે મસીહ તેમની વિરુદ્ધ સાક્ષી આપશે. પછી યહૂદીઓના ઝુલમના કારણે તેમના માટે જે હલાલ વસ્તુઓ હતી તેમાંથી ઘણીએ વસ્તુઓ તેમના માટે અમોએ હરામ કરી નાખી, તેમજ ઘણા લોકોને અલ્લાહના રસ્તાથી રોકવાના કારણે પણ. ને વ્યાજ ખાવાના કારણે, જો કે તેની તેઓને ચોક્કસ જ મનાઈ કરવામાં આવી હતી, અને લોકોનો માલ ગેરવાજબી રીતે ખાઈ જવાના કારણે ઘણી પાક વસ્તુઓ તેમના માટે હરામ કરી દીધી, અને તેઓમાં જે ઇનકાર કરનારા છે તેમના માટે અમોએ દુઃખ દેતી સજા તૈયાર કરી રાખી છે. પણ તેઓમાંથી જેઓ ધર્મના ઇલમમાં હોશિયાર છે, ધાર્મિક જ્ઞાનમાં હોશિયાર છે, તથા જેઓ ઈમાન રાખનારા છે, તેઓ જે કાંઈ તારા પર ઉતારવામાં આવ્યું છે તેને, ને જે કાંઈ તારી પહેલા ઉતારવામાં આવ્યું છે તેને માને છે, ને નમાઝ પઢનારા તથા ઝકાત આપનારા ને અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવનારા છે. તેમને જ અમે નજદીકમાં ઘણો મોટો બદલો આપનાર છીએ. બેશક અમોએ તારા ઉપર એવી રીતે વહી મોકલી છે, એવી રીતે કહેણ મોકલ્યું છે કે જેવી રીતે નૂહ પર અને તેના પછીના નબીઓ પર મોકલી હતી, ને જેવી રીતે અમોએ ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસહાક તથા યાકૂબ તથા અસબાત યાની કે ઇસરાયલના વંશજો નસલો તથા ઈસા તથા અયુબ તથા યુનુસ તથા હારૂન તથા સુલેમાન પર વહી મોકલી હતી, અને દાઉદને અમોએ ઝબૂર આપી હતી. અને બીજા રસૂલો ઉપર પણ કે જેમના કિસ્સા અને કહાની અમે તને પહેલા બયાન કરી ચૂક્યા છીએ, ને એવા રસૂલો પણ કે જેમના કિસ્સા અમે તને હજી બયાન કર્યા નથી. અને મૂસા સાથે અલ્લાહે વાતો કરવાને લાયક વાતો, વાતો કરવા જેવી વાતો કરી. આ રસૂલોને અમોએ ખુશખબર આપનારા તથા ડરાવનારા બિવરાવનારા બનાવી મોકલ્યા હતા, કે જેથી રસૂલો આવ્યા બાદ અલ્લાહના માથે માણસોની કોઈ દલીલ બાકી ન રહેવા પામે, અને અલ્લાહ જબરદસ્ત ને હિકમતવાળો છે. રસૂલ, અગર કિતાબ વાળા ન માને તો પણ અલ્લાહે તારા પર જે કાંઈ ઉતાર્યું છે તેની સાક્ષી આપે છે કે તેણે પોતાની જાણથી ઉતાર્યું છે, ને મલાયકાઓ પણ એ વાતની સાક્ષી આપે છે, ને અલ્લાહની સાક્ષી કાફી છે, બસ છે. બેશક જે લોકો ઈમાન નથી લાવ્યા, ને જેઓ બીજા લોકોને અલ્લાહના રસ્તાથી રોકે છે, તેઓ સાચે જ ગુમરાહ થઈને ખૂબ જ દૂર ભટકી ગયા છે. બેશક જે લોકોએ નાસ્તિકપણું અપનાવ્યું. ઇનકાર કરનારા રહ્યા તથા જુલમ પણ કર્યો. તેમને અલ્લાહ હરગીઝ માફ કરશે નહીં, કોઈ કાળે માફ નહીં કરે, અને ન તેમને કોઈ રસ્તાની હિદાયત કરશે, કોઈ રસ્તાની દોરવણી કરશે. સિવાય કે જહન્નમના રસ્તાની, કે જેમાં તેઓ હંમેશ હંમેશને માટે રહેશે. ને અલ્લાહને માટે આ આસાન છે, સહેલું છે. એ લોકો, ખરેખર રસૂલ તમારા પાલનહાર તરફથી તમારી પાસે હક લઈને આવ્યા છે, સચ્ચાઈની સાથે આવ્યા છે, માટે તેના પર ઈમાન લાવો, તેને કબૂલ કરો, એ તમારા માટે બહેતર છે. પણ જો તમે ઈમાન નહીં લાવો, તો બેશક આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું અલ્લાહનું છે, ને અલ્લાહ બધું જાણનાર ને હિકમતવાળો છે. એ કિતાબવાળાઓ, તમારી ધર્મની બાબતે હદથી વધારે આગળ વધો નહીં, ને અલ્લાહની બાબતે હક સિવાય, સચ્ચાઈ સિવાય બીજું કાંઈ પણ કહો નહીં. મસીહ, મરિયમનો દીકરો ઈસા, અલ્લાહના એક રસૂલ સિવાય બીજું કાંઈ નથી, અને તે સિર્ફ તે અલ્લાહનો એક હુકમ, યાની કે એ બોલ કોણ છે જેને અલ્લાહે મરિયમ તરફ ફેંક્યો હતો, અને તેની પેદા કરેલી એક રૂહ છે, એક આત્મા છે. માટે અલ્લાહ તથા તેના રસૂલો પર ઈમાન લાવો, તેને કબૂલ કરો, ને સલાસા છે એમ કહો નહીં, યાની કે ત્રણ ખુદા છે એમ ન કહો, ને એમ કહેવાથી બચો, એ તમારા માટે બહેતર છે, વધારે સારું છે. અલ્લાહ તો એક એકલો માબૂદ છે. તે એ બાબતથી પાક છે કે તેને કોઈ દીકરો હોય. આસમાનો તથા જમીનમાં જે કંઈ છે તે અલ્લાહનું જ છે, ને અલ્લાહ કામને અંજામ દેનાર તરીકે, કામ પૂરું કરનાર તરીકે બસ છે, પૂરતો છે. ومن يستنكف عن عبادته سيحشرهم إليه جميعا. مسیح اللہ نو بندو بنواما ہرگیز ہلکائے سمجھتا نتھی، تیمج نزدیک نا ملائکاو پن نے جے کوئی تے ایک اللہ نی عبادت کروانے ہلکائے گنے چھے انے ابھیمان کرے چھے تو نزدیک ماج تے تیمنے پوتانی پاسے بھیگا کری لیشے. પછી જે લોકો ઈમાન લાવ્યા છે, હકને કબૂલ કર્યું છે તથા સારા કામો કરે છે, નેક આમાલો કરે છે, તેમને અલ્લાહ તેના બદલા પૂરેપૂરા આપશે. વળી પોતાની મહેરબાનીથી તેમને કાંઈ વધારી પણ આપશે. અને જે લોકો અલ્લાહના બંદા હોવામાં હલકાઈ ગણે છે ને અભિમાન કરે છે તો તે તેમને દુઃખ દેતી સજા આપશે. અને અલ્લાહ સિવાય તેઓ બીજા કોઈને પોતાનો દોસ્ત કે મદદગાર જોશે નહીં. એ લોકો, બેશક તમારી પાસે તમારા પાલનહાર તરફથી સાચા ધર્મની ખુલ્લી દલીલ આવી ચૂકી છે, અને અમોએ તમારા તરફ હક ખુલ્લું કરી દેખાડી દેનાર નૂર ઉતાર્યું છે, યાની કે નૂરે કુરાન ઉતાર્યું છે કે જે સચ્ચાઈને ખુલ્લું કરી દેખાડે છે. પછી જે લોકો અલ્લાહ પર ઈમાન લાવ્યા તથા કુરાનને મજબૂતીથી વળગી રહ્યા, તેમને નજદીકમાં તે પોતાની દયા તથા મહેરબાનીમાં દાખલ કરશે ને તેમને પોતાની તરફનો સીધો રસ્તો દેખાડશે. અહે રસૂલ, તેઓ તારી પાસે ફતવો માંગે છે. તું કહે કે અલ્લાહ તમને કલાલાની બાબતે ફતવો આપે છે કે જો કોઈ મરદ ઔલાદ અથવા તો મા બાપ વગર મરી જાય અને તેને સિર્ફ એક બહેન હોય તો તેને જે તે મૂકી જાય તેનો અડધો ભાગ મળશે, વારસામાં તેને અડધો ભાગ મળશે. ને એવી જ રીતે તે શખ્સ તે બહેનનો વારસ થશે જો તેણીને ઔલાદ કે મા બાપ નહીં હોય. પણ જો બે બહેનો હોય, એકના બદલે બે બહેન હોય, તો બેને જે તે મૂકી જાય તેનો બેનો ત્રીજો ભાગ મળશે. તેમજ અગર જો ભાઈ બહેનો હોય, ભાઈ હોય અને બહેન હોય, તો મરદને બે ઔરતની બરાબર મળશે, એટલે કે બહેનથી ડબલ મળશે. અલ્લાહ તમારા માટે આ એ કારણે સાફ કરીને બયાન કરે છે કે તમે ભટકી જાઓ નહીં, ને અલ્લાહ દરેક વસ્તુથી ખબરદાર છે.